श्री पद्म पुराण स्वर्ग खंड अध्याय 18 संन्यास आश्रम ना धर्म नु वर्णन व्यास जी कहे छे। आ प्रमाणे आयुष्य ना त्रीजा भाग ने वानप्रस्थ आश्रम मा व्यतीत करीने क्रमशः चौथा भाग ने संन्यास द्वारा प्रसार करे। ते समय द्विज माटे उचित छे के ते अग्नियों ने पोताना मा स्थापित करीने परिव्राजक एटले के सन्यासी थई जाय। पछी योगाभ्यास में तत्पर शांत तथा ब्रह्म विद्या परायण रहे। जारे मन में बधी वस्तुओं प्रत्ये वैराग्य थई जाय ते समय सन्यास लेवानी इच्छा करे एनाथी विपरीत आचरण करवाथी तेनु पतन थाय छे। प्राजापत्य अथवा अग्नि अग्नि इष्टनु अनुष्ठान करीने मननी वासना समाप्त थई गया पछी जितेन्द्रिय भावथी ब्रह्माश्रम संन्यास में प्रवेश करे। संन्यासी त्रण प्रकारना होय छे। कोई तो ज्ञान संन्यासी होय छे, केटलाक वेद संन्यासी होय छे तथा बीजा केटलाक कर्म संन्यासी होय छे, जे बधी रीते मुक्त निर्द्वंद अने निर्भयताथी आत्मा में स्थित रहे छे तेने ज्ञान संन्यासी कहवाय छे। जे कामना अने परिग्रहनो त्याग करीने मुक्तिनी इच्छा थी जितेन्द्रिय थई ने सदा वेदों ज अभ्यास करे छे ते वेद संन्यासी कहवाय छे। जे द्विज अग्नि ने पोताना मां लीन करीने स्वयं ब्रह्म मां समर्पित थई जाय छे तेने महा यज्ञ परायण कर्म संन्यासी जाणवो जोईए। आ त्रणेय मां ज्ञान सौथी श्रेष्ठ छे। ते विद्वान ने माटे कोई कर्तव्य के आश्रम चिन्ह जरूरी नथी। संन्यासी ए ममता ने भय थी रहित शांत ने निर्द्वंद होवू जोईए। ते पांडरा खाई ने रहे महाप्रज्ञ प्राणी कर्म संन्यासी जाणवो जोईए। ज्ञान संन्यासीन केचिद वेद संन्यासीनो अपरे कर्म संन्यासीन स्तवन्ये त्रिविद्या परिकीर्तिता यह सर्वत्र विनिर्मुक्तो निर्द्वंद्व सेव निर्भय प्रोच्यते ज्ञान संन्यासी आत्मन्येव व्यवस्थितः वेदमेवाभ्यासे नित्यं निरासी निराशिर्नपरिग्रह प्रोच्यते वेद संन्यासी मुमुक्षुर्विवर्जितेन्द्रियः यस्सत्त्वग्निमात्मा सात कृत्वा ब्रह्मार्पण अर्पण परो द्विजः ज्ञेयः स कर्म संन्यासी महायज्ञ परायणः। 59 શ્લોક સંખ્યા હોવું જોઈએ। તે પાળા ખાઈને રહે, માથે લંગોટી પહેરે અથવા નગ્ન રહે, તેને જ્ઞાન પરાયણ થવું જોઈએ। તે બ્રહ્મચર્યનું પાલન કરીને આહારને જીતે અને ભોજન માટે વસ્તીમાંથી અન્ન માગીને લઈ આવે। अध्यात्म तत्व चिंतन में अनुवक्त थी बधी बाजू थी निरपेक्ष रहे अने भोग्य वस्तुओं परित्याग करी दे। मात्र आत्मा ने सहायक बनाने आत्म सुख माटे आ संसार में विचरतो रहे। जीवन के मृत्यु कोई नु अभिनंदन न करे। जेम सेवक स्वामी ना आदेश नी प्रतिज्ञा प्रतीक्षा करतो रहे छे, तेज प्रमाणे सन्यासी काल नी प्रतीक्षा करे। તેને કદી અધ્યયન પ્રવચન તથા શ્રવણ કરવું નહીં। આ પ્રમાણે જ્ઞાન પરાયણ યોગી બ્રહ્મ ભાવનો અધિકારી થાય છે। વિદ્વાન સંન્યાસી એક વસ્ત્ર ધારણ કરે અથવા માત્ર લંગોટી પહેરે, માથું મુંડાવે અથવા જટા રાખે, ત્રિદંડ ધારણ કરે, કોઈ વસ્તુનો સંગ્રહ ન કરે, ભગવા રંગના વસ્ત્ર પહેરે અને સદા ધ્યાન યોગમાં તત્પર રહે, ગામની પાસે કોઈ વૃક્ષની નીચે અથવા દેવાલયમાં રહે, શત્રુ અને મિત્ર તથા માન અને અપમાનમાં સમાન ભાવ રાખે, સદા ભિક્ષાથી જ નિર્વાહ કરે, કદી એક સ્થાનનું ભોજન ન કરે। જે સંન્યાસી મોહવશ કે બીજા કોઈ કારણે એક જગાનું અન્ન ખાવા લાગે છે, ધર્મશાસ્ત્રમાં તેના ઉદ્ધારનો કોઈ ઉપાય નથી। સંન્યાસી રાગ દ્વેષથી પર હોવો જોઈએ। તેને માટી પથ્થર અને સ્વર્ણને સમાન ભાવે જોવા જોઈએ તથા પ્રાણીઓની હિંસાથી દૂર રહેવું જોઈએ। તેણે મૌન ભાવનો આશ્રય લઈને નિષ્પૃહ રહેવું. સંન્યાસી સારી પેઠે જોઈ વિચારીને આગળ પગ મૂકે. પાણી કપડાથી ગાળીને પીએ, સત્યથી પવિત્ર થયેલી વાણી બોલે તથા મનથી જે પવિત્ર લાગે તેનું આચરણ કરે. દ્રષ્ટિ પુતમ નશ્ચિત પાદમ વસ્ત્ર પુતમ જલમ પીબેત સત્ય પુતામ વદે દ્વાણીમ મનઃ પુતમ સમાચરેત. 59મા અધ્યાયના 19મો શ્લોક. સંન્યાસી માટે ઉચિત છે કે તે વર્ષાકાળ સિવાય કોઈ સમયે એક સ્થાન પર નિવાસ ન કરે, સ્નાન કરીને પવિત્રતાથી રહે, સદા હાથમાં કમંડળ રાખે, બ્રહ્મચર્ય પાલન પ્રત્યે જાગૃત રહીને સદા વનમાં જ રહે, મોક્ષ સંબંધી શાસ્ત્રોના ચિંતનમાં તત્પર રહે. તેને બ્રહ્મસૂત્રનું જ્ઞાન હોવું જરૂરી છે. સંન્યાસી જો દંભ અને અહંકારથી મુક્ત, નિંદા અને ચુગલીથી રહિત તથા આત્મજ્ઞાનના ગુણોથી યુક્ત હોય તો તે મોક્ષ પ્રાપ્ત કરી લે છે. યતિ વિધિપૂર્વક સ્નાન અને આચમન કરીને પવિત્ર થઈને દેવાલય વગેરેમાં પ્રણવ નામના સનાતન દેવતાના નિરંતર જપ કરતો રહે. તે યજ્ઞો પવિત્ર ધારી તથા શાંત ચિત્ત થઈને હાથમાં દર્ભ ધારણ કરીને ધોયેલું ભગવું વસ્ત્ર પહેરે, પૂરા શરીરમાં ભસ્મ લગાવે, વેદાંત પ્રતિપાદિત અધિયજ્ઞ આધિદેવિક તથા આધ્યાત્મિક બ્રહ્મનું એકાગ્રતાથી ચિંતન કરે. જે સદા વેદનો જ અભ્યાસ કરે છે તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે. અહિંસા સત્ય ચોરીનો અભાવ બ્રહ્મચર્ય ઉત્તમ તપ ક્ષમા દયા અને સંતોષ આ સંન્યાસીના વિશેષ વ્રત છે. તે પ્રતિદિન સ્વાધ્યાય તથા બંને સંધ્યાઓના સમયે ગાયત્રીના જપ કરે, એકાંતમાં બેસીને નિરંતર પરમાત્માનું ધ્યાન કરે, સદા એક સ્થાનના અન્નનો ત્યાગ કરે, સાથે જ કામ ક્રોધ તથા સંગ્રહને પણ ત્યાગી દે. તે એક કે બે વસ્ત્ર પહેરીને શિખા અને યજ્ઞોપવિત ધારણ કરીને હાથમાં કમંડળ રાખે. આ પ્રમાણે ત્રિદંડ ધારણ કરવાની આ પ્રમાણે ત્રિદંડ ધારણ કરનાર વિદ્વાન સંન્યાસી પરમપદને પ્રાપ્ત થાય છે. અધ્યાય 18 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.